ચર્ચામાં અન્ય સંપ્રદાયની અંદર દીક્ષિત થાય વૈષ્ણવ તરીકે, એની પોતે એ લોકો સાવધાનીથી એમને સંસ્કાર આપવું, એમને એ જીવન પ્રણાલીને અનુસરવામાં સમર્થ બનાવવામાં એ લોકો સ્વયં પણ સક્ષમ હતા, એટલે એ બની શકે. આ એક કારણ છે. બીજું કારણ એ છે કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગોસાઈજીનો જે સમય છે એને આપણે એક અવતારકાલ માફક ગણીએ છીએ. એટલે જે રીતે ભગવાને પોતાના અવતારકાલમાં પોતાના પ્રમેય બલથી અયોગ્ય જીવોને પણ યોગ્યતા પ્રદાન કરી અને એમને ઉત્તમ ફલ પ્રાપ્ત કરાવ્યું, એવી શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, શ્રી ગોસાઈજીના અંદર પણ એ પ્રમેય બલ શ્રી મહાપ્રભુજી ભગવાનની કૃપાથી, ભગવદ્ રૂપ હોવાથી એ સિદ્ધ હતું, અને એને કારણે એ જીવાત્માઓની અંદર પણ એ ક્વોલિટી આવી શકતી હતી. એટલે ઘણી વખતે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના પ્રસંગોમાં આપણે જોઈએ છીએ કે એકંદરે આપણને એમ લાગે કે આ કોઈ તુક્કો લડાવ્યો છે, પરંતુ એ તુક્કો આપણી દૃષ્ટિમાં છે, પરંતુ એમની દૃષ્ટિમાં એનું જે ઉત્તમ ફલ છે એ પ્રકટ દેખાઈ રહ્યું છે. તો આવા પ્રસંગો છે, આપણે એમના અલૌકિક સ્વરૂપને અને સામર્થ્યને સમજાવવામાં આપણને સહાયભૂત થઈ શકે છે. એટલે શ્રી મહાપ્રભુજી ગોસાઈજી કે એ આચાર્યના જે કંઈ પણ ચરિત્રો છે એનું અનુકરણ તો કદાપી ન થઈ શકે, એ એક વિશિષ્ટ યોગ્યતાને કારણે, અલૌકિક સામર્થ્યને કારણે થતી કોઈ પ્રક્રિયા છે. આજની તારીખમાં યદી કોઈ વ્યક્તિ આનું અનુકરણ કરે કે કેમ કે શ્રી ગોસાઈજી આ રીતે કરતા હતા, કબૂતરને બ્રહ્મ સંબંધ આપ્યું છે એવા પ્રસંગો આવે છે, તો એમ આજે પણ જો કોઈ કૂતરા, ગધેડા, બિલાડી કે ઊંટને કે પશુને બ્રહ્મ સંબંધ આપવા માટે નીકળે કે અષ્ટાક્ષર દીક્ષા આપવા નીકળે, તો એ પ્રક્રિયા તો ઉચિત ન ગણાય. આજના સમયમાં તો શ્રી મહાપ્રભુજી ગોસાઈજીએ ગ્રંથોમાં જે આપણને આદેશ આપ્યો છે તે અનુસાર જ દીક્ષા લેવા કે આપવાની પદ્ધતિ આપણે રાખવી જોઈએ, એમાં કોઈ સ્વચ્છંદતા આપણે લઈ ન શકીએ, મને એવું આ વિષયમાં સમજાયું છે. તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદથી જ્યારે સ્વનું નિર્ધારણ થઈ જાય ત્યારે જઈને શ્રી મહાપ્રભુજી આપણને હવે કર્તવ્યની રૂપરેખા સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપે છે. કેમકે હવે કરવા કે તત્પર કોણ છે એ એક વખત નિશ્ચિત થયો તો હવે કર્તવ્યનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. એટલે સિદ્ધાંત રહસ્ય ગ્રંથના માધ્યમથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં જેમણે આત્મનિવેદન, બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, એમણે ભગવત સેવા કઈ રીતે કરવી જોઈએ, એમાં કયા કયા વિષયોની સાવધાની રાખવી જોઈએ, કયા કયા દુષ્ટ આચરણોથી બચવું જોઈએ, આ નિરૂપણ જે ભગવાને સ્વયં પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજીને આદેશ આપ્યો છે એ જ શબ્દોમાં શ્રી મહાપ્રભુજીએ આપણને સિદ્ધાંત રહસ્ય ગ્રંથના રૂપમાં કહ્યું છે. એટલે ત્યાં દોષની નિવૃત્તિનો પ્રકાર, આત્મસમર્પણનો પ્રકાર, અસમર્પિતના ત્યાગનો આદેશ, અર્ધભુક્ત કે સામીભુક્ત વસ્તુ છે એના સમર્પણનો નિષેધ, સાથે સાથે લોકમાં સ્વામી સેવકનો જેવો સંબંધ પ્રસિદ્ધ છે તે અનુસાર પ્રભુ સાથે પણ સ્વામી સેવક ભાવથી પ્રભુની સેવા કરવી, એનાથી નિર્દોષતા અને સમાનતા પ્રાપ્ત થાય છે. આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સંક્ષેપમાં આપણને વાત સમજાવી. જે આ રીતથી ભગવત સેવાની અંદર પ્રવૃત્ત થયો હોય અને નિરંતર એ જીવનને જીવતો હોય, સર્વસ્વ સમર્પણ અને અસમર્પિતના પૂર્ણ ત્યાગ સાથે, તો એ કેમ કે લોક સમાજમાં રહી રહ્યો છે એને શાસ્ત્રીય ધર્મનું પાલન પણ કરવું પડે છે, લોકધર્મનું પણ પાલન કરવું પડે છે. જે પરિવારની અંદર રહેતો હોય એ પરિવારમાં એવું જરૂરી નથી કે બધા જ સદસ્યો એના જેવી જ ભગવત પરાયણતા એમના અંદર હોય, એટલે એમની મનોવૃત્તિમાં ભેદ હોઈ શકે. આ જે એની પરિસ્થિતિ છે, એટલે એક વ્યક્તિ ભગવતનિષ્ઠ છે, બીજો વ્યક્તિ કોઈ શાસ્ત્રનિષ્ઠ મર્યાદા માર્ગી છે, કોઈક એક વ્યક્તિ એકદમ લૌકિક આસક્ત સંસારી છે, બહિર્મુખ છે, આવું દરેક પરિવારમાં આપણે જોઈ શકીએ છીએ. આના કારણે એના મનમાં કોઈક જાતના ઉદ્વેગ, ચિંતાઓ પેદા થઈ શકે, જે ચિંતાને કારણે એ પોતાના મુખ્ય કર્તવ્યમાં સ્થિર ન રહી શકે. એટલે એ ઉદ્વેગ અને ચિંતાઓનું નિવારણ કરવાનો ઉપાય શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગી માટે નવરત્ન ગ્રંથમાં બતાવ્યો. સામાન્ય ચિંતાઓ, અન્ય વિનિયોગ સંબંધી ચિંતાઓ, અવિનિયોગ સંબંધી ચિંતાઓ, તેજ રીતે જે મહાપ્રભુજી આપણને ચિંતા નિવારણના ઉપાયો બતાવી રહ્યા છે એ ઉપાયોને કરવામાં પણ પોતાનું સામર્થ્ય નથી, એની ચિંતાઓ, એમ ચિંતાની પણ ચિંતાઓ, એમ બેવડાતા જતા જે પરિસ્થિતિ છે અને એને કારણે ભગવત સેવામાં પુષ્ટિમાર્ગી સ્વસ્થ નથી રહી શકતો, તો એણે એ સ્વસ્થતા કેવી રીતે લાવવી, એ ઉદ્વેગનું કેવી રીતે નિવારણ કરવું, આ બધા વિષયો નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. એટલે આપણે એને એમ કહી શકીએ કે સાધનો આંતર અને બાહ્ય બે પ્રકારના હોય. બાહ્ય સાધનોનું નિરૂપણ સિદ્ધાંત રહસ્ય, સિદ્ધાંત મુક્તવાલી વગેરે ગ્રંથોમાં છે, અને આંતર સાધનોનું નિરૂપણ, આંતર સ્વાસ્થ્યનું નિરૂપણ એ નવરત્ન ગ્રંથમાં છે. નવરત્ન ગ્રંથના પછી અંતઃકરણ પ્રબોધ ગ્રંથ પ્રસ્તુત થાય છે. કારણ કે નવરત્ન ગ્રંથમાં યદ્યપિ શ્રી ગોસાઈજીએ જે એની વિવૃત્તિ લખી છે એમાં એક વાત લખી છે કે ભક્તિ માર્ગે પ્રવૃત્તસ્ય દાર્ઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્યાત્ર નાર્થિતા. શ્રી ગોસાઈજીએ નવરત્ન ગ્રંથના વિષયમાં એમ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્ત થઈ ગયો છે, એટલે ભક્તિ માર્ગ ઉપર જેણે ચાલવાનું કે દોડવાનું શરૂ કરી દીધું છે, તાત્પર્ય એ છે કે જે પોતાના ઘરમાં પ્રભુ સેવા કરતો થઈ ગયો છે, યથા અવકાશ શ્રવણ કીર્તન સ્મરણ કે સત્સંગ પણ કરી રહ્યો છે, એવા પુષ્ટિમન્ય માર્ગની, એવો જે પુષ્ટિમાર્ગી છે એની આ માર્ગમાં દૃઢતા થાય, મજબૂતી થાય, એની ગતિ સ્થિર થાય તે હેતુથી આ નવરત્ન ગ્રંથ પ્રકટ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. એટલે નવરત્ન ગ્રંથમાં કહેલા જે ઉપદેશો કે આદેશો છે કે સલાહો છે એ ભગવત સેવા જે કરી નથી રહ્યા એમના માટે એટલા જ નિરર્થક છે, નિરુપયોગી છે, જેટલો નિરર્થક આંધળા માટે સૂરજ હોય છે. અંધ માટે પ્રકાશનો કોઈ ઉપયોગ હોતો નથી, એને અંધારું તમે લાઇટ ચાલુ કરો કે એને બંધ કરો એક સરખું છે, એમ જે ભગવત સેવામાં પ્રવૃત્ત થયા નથી એવા લોકો માટે નવરત્ન છે એ એટલો જ નિરુપયોગી ગ્રંથ છે. તો હવે જે ભગવત સેવામાં પ્રવૃત્ત થયો છે, શ્રી મહાપ્રભુજી એવું મનમાં વિચારે છે કે જેમ કોઈ કન્યાને વિવાહ થયો, પતિ સંબંધ થયો અને એ ગૃહસ્થી પોતાનું જીવન જીવી રહી છે પતિ સાથે, પરિવાર સાથે પોતાના કર્તવ્યોનો નિર્વાહ કરી રહી છે, પારિવારિક ધર્મો છે એને પણ નિભાવી રહી છે, તો શરૂઆતમાં પ્રેમ સંબંધ થયો હોય એની અલગ વાત છે, પરંતુ આ માતા પિતા દ્વારા થયેલા સંબંધની વાત થઈ રહી છે. તો એવા સંબંધમાં પરસ્પર બંને એકબીજાનો સ્વભાવ, રુચિ કે એ જાતનું આકર્ષણ ન હોય એ બહુ સમજવા જેવી વાત છે, પરંતુ સાથે સાથે રહેતા રહેતા ધીરે ધીરે સંગાત સંજાય તે કામઃ એ ન્યાયથી પરસ્પર સંગથી એકબીજાના પ્રત્યે સ્નેહ છે એ દૃઢ થતો જાય છે. શરૂઆતના સંબંધોમાં આપણે પોતાની લાગણી કે રુચિ અરુચિ એકદમથી કોઈને જણાવતા નથી હોતા, કેમકે સંબંધો દરેક વખતે લાંબા સમય સુધી ટકાવવાના સંબંધો ન હોય, તેમ કોઈ યાત્રાની અંદર આપણે જઈ રહ્યા છીએ અને સામેની સીટ ઉપર કોઈ બીજો યાત્રી છે તો આપણે જાણીએ છીએ કે ફલાણા સ્ટેશને એ ઉતરશે ને આ સ્ટેશને આપણે ઉતરીએ છીએ, તો હવે એના ગણા ગમા કે અણગમાનો બહુ વિચાર નથી કરતા અને આપણે આપણી રીતથી રહીએ છીએ, એ પોતાની રીતથી રહે છે. ઝઘડો પણ થઈ જાય કોઈ વખતે તો એને ખોટું લાગે ત્યાં સુધી પણ આપણે કદમ ઉઠાવી લેતા હોઈએ છીએ, ઓલાને ઠંડી લાગતી હોય, આપણને ગરમી લાગતી હોય, આપણે પંખો ચાલુ કરીએ, ઓલો બંધ કરે, આપણે એની બારી ખોલી દઈએ, ઓલો બારી બંધ કરે, એને કાંદા લસણ ન ખાવા આવે તો આપણે ભાવતા હોય તો આપણે ખાઈએ. આમ જે કંઈ પણ પરસ્પર પ્રતિકૂળ વ્યવહાર છે એમાં પણ, કેમકે સંબંધ બહુ ટૂંકા સમયનો છે, એમાં આ બધી લપન છપનમાં કોણ પડે, એટલે આપણે આપણી રીતથી જીવીએ છીએ, એક અલગ કથા છે. પરંતુ જ્યાં આપણે લાંબા સમયની ગણતરી, સંબંધની ગણતરી રાખીને એને ચાલતા હોઈએ તે વખતે આપણી રુચિ અરુચિને પ્રકટ પણ બહુ સ્લો સ્પીડથી કરતા હોઈએ છીએ. એકદમથી આપણે કોઈને એમ નથી કહેતા કે નહીં આ હું નહીં લઉં, આ મને નહીં ફાવે, હું આવું નહીં પહેરું, આવું હું નહીં ખાઉં, આવી જાતનો વ્યવહાર આપણે નથી પ્રકટ કરતા, કેમકે સામેવાળી વ્યક્તિ સાથે આપણને જીવન નિભાવવું છે એની ભાવના છે એનો પણ આપણને વિચાર કરવો જોઈએ એવું એક વિચાર આપણા મનમાં પણ આવતો હોય છે. એટલે ધીરે ધીરે આપણે આપણા સ્વભાવ, રુચિ, ગમા અણગમાને પ્રકટ કરીએ છીએ. તો જેવું વ્યવહારમાં આ બનતું હોય છે એમ છે મહાપ્રભુજી પણ વિચારે છે કે જે ભગવત સેવામાં પ્રવૃત્ત થયો છે, પ્રભુનું નિષ્ઠાથી શ્રવણ કીર્તન સ્મરણ સત્સંગ કરી રહ્યો છે, એટલે ભગવાન માર્ગી છે, એનું લક્ષ્ય નક્કી છે કે કૃષ્ણ મારો લક્ષ્ય છે અને તે સિવાય મારું કોઈ અન્ય ગંતવ્ય નથી. તો જેણે પ્રભુ પ્રત્યે આટલી લાગણી કે અનુરાગ પ્રકટ કર્યો છે એનો પ્રભુ તરફથી પણ કોઈક જાતનો રિસ્પોન્સ મળે ને મળે છે. એવું શક્ય નથી કે ભગવાન એને પોતાના તરફથી કોઈ રિસ્પોન્સ ન આપે, જેને વાર્તા સાહિત્યની પરિભાષામાં સાનુભાવ કહી શકીએ. સાક્ષાત્કાર અલગ વસ્તુ છે, સાનુભાવ એક અલગ વસ્તુ છે. એટલે સાક્ષાત્કારની પ્રણાલીમાં તો પ્રાકટ્ય છે એમ કહી શકીએ આપણે, પરંતુ સાનુભાવમાં સ્વરૂપનું બાહ્ય પ્રાકટ્ય આદિદૈવિક સ્વરૂપથી થાય એ જરૂરી નથી. એમાં ભક્ત છે એ પોતાના સ્તર ઉપર પ્રભુના સુખનું, પ્રભુ પ્રત્યે પોતાની પ્રેમાશક્તિ વ્યસન છે એનો ઇજહાર પ્રભુને કરતો રહે ત્યારે પ્રભુ એના અંતઃકરણમાં બિરાજીને જ, એના અંતઃકરણમાં જ પોતાનો રિસ્પોન્સ છે એ કોઈકને કોઈક રીતથી આપે છે. અને એ આપે છે એટલે એને આપણે એમ સમજી શકીએ લૌકિક સંબંધમાં કે જેના ઘણા પરિચયમાં આપણે ન હોઈએ એવી કોઈ વ્યક્તિ હોય, પરંતુ એના અંતરથી આપણે એના નજીક હોઈએ, અંતરથી આપણે એના નજીક હોઈએ એટલે આપણે એનો વિચાર કરતા હોઈએ, એની ચર્ચા કરતા રહેતા હોઈએ. તો ઘણી વખતે એની રુચિ અરુચિ એના જણાવ્યા વિના પણ સામેવાળી વ્યક્તિએ પારખી શકતી હોય છે. જેમ કૃષ્ણદાસ મેઘનના પ્રસંગમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી પોળ્યા હતા અને એમના મનમાં એમ ઈચ્છા થઈ કે આજે મુરમુરા આરોગવા છે, તો કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા નથી કરી, પણ અંતઃપ્રેરણાથી કૃષ્ણદાસ મેઘન છે એ વાત જાણી ગયા કે શ્રી મહાપ્રભુજીને અત્યારે આ ઈચ્છા થઈ રહી છે, અને એ ઈચ્છાના અનુકૂલે પોળ્યા હતા અને નદી પાર કરીને ધાન લઈ આવ્યા, એને શેકાવી પણ લીધું અને નદી પાર કરીને શુદ્ધ અવસ્થામાં જગાવીને અને પછી આરોગાવ્યા પણ હતા. એવા ઘણા બધા પ્રસંગો જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઠાકોરજીનો પ્રકટ એવો સાનુભાવ છે. આ તો એક મહાપ્રભુજીનું દૃષ્ટાંત લીધું. તો એ જે સાનુભાવ છે એની અંદર આદિદૈવિક સ્વરૂપથી પ્રભુનું બાહ્ય પ્રાકટ્ય હંમેશા થવું જરૂરી નથી. વાર્તા સાહિત્યના અંદર આ શબ્દના પ્રયોગો ક્યારેક સાક્ષાત્કારના પ્રસંગોમાં પણ થયા છે અને ક્યારેક સાક્ષાત્કાર ન થયો હોય એટલે પરોક્ષ અનુભવ થયો હોય, અંતઃપ્રેરણા થઈ હોય એવા પ્રસંગોમાં પણ થયો છે. એટલે એ શક્યતા તમે રાખજો, કેમકે વાર્તા સાહિત્ય છે એ શાસ્ત્રીય શૈલીથી કે લેખન શૈલીથી પ્રકટ થયેલું સાહિત્ય નથી. એ પ્રવચન શૈલીમાં એ ભગવત ચરિત્રોનું નિરૂપણ કોઈક કોઈકને સન્મુખ થયું છે અને એ શિષ્યોએ એનો સંગ્રહ લેખનના રૂપમાં કર્યો છે અને પાછળથી ક્યારેક એનું સંકલન મળ્યું છે. એટલે વાર્તા સાહિત્યની ભાષામાં એટલી ટાઇટ નથી જેટલી આપણે લેખનમાં કોઈ શબ્દને એટલું ટાઇટલી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એનો તમને દાખલો આપું કે ઘણી જગ્યાએ શ્રી મહાપ્રભુજી કોઈ એમનો શિષ્ય પોતાના પરિવારજનોને લઈને આવે કે આમને પણ આપ શરણે લ્યો, ત્યારે મહાપ્રભુજીના શબ્દોમાં એવું કહેવામાં આવે છે કે આ દૈવી નથી એટલે હું એને બ્રહ્મ સંબંધ નથી આપતો, માત્ર નામ દીક્ષા કે શરણ દીક્ષા આપું છું. તો આપણા મનમાં એમ પ્રશ્ન સહજ થાય કે જો દૈવી ન હોય તો આસુરી હોય, આસુરીને તો શરણ દીક્ષા પણ કેવી રીતે આપી શકાય, કેમકે એ તો આસુરીનો મતલબ જે ભગવદ્ વિરોધી છે. પણ વાર્તા સાહિત્યમાં જ્યાં દૈવી શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે એનો તાત્પર્ય એમ સમજવાનો છે કે પુષ્ટિમાર્ગી કે પુષ્ટિમાર્ગને અનુસરવા લાયક નથી એ અર્થમાં દૈવી શબ્દનો પ્રયોગ છે. એટલે એ દૈવી વિરોધી આસુરી ન લઈને ત્યાં पुष्टि मार्ग ने अनुसरवानी अत्यारे एना अंदर योग्यता नथी, भगवत सेवा के भक्ति मार्ग ने अनुसरवानी योग्यता नथी, एटले एने केवल शरण मार्ग ही दीक्षा आपवामां आवे छे एवो तात्पर्य छे। एटले सानुभाव शब्द पण वार्ता साहित्यमां क्यांक साक्षात्कारना अर्थमां अने क्यांक प्रभुनी अंतप्रेरणाना रूपमां प्रकट थयेलो छे। तो श्री महाप्रभुजी એ વિચારે છે કે જો સિદ્ધાંત રહસ્યમાં કહ્યા અનુસાર, સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યા અનુસાર કોઈ પુષ્ટિમાર્ગી પ્રભુ સેવા પોતાના ઘરમાં કરી રહ્યો છે, તે અનુસાર પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ પણ કરી રહ્યો છે, તો નિશ્ચિત રૂપથી પ્રભુ તરફથી કોઈને કોઈ એને સાનુભાવ પ્રાપ્ત થાય જ, અને જેમ જેમ એ સાનુભાવતા એના અંદર પ્રકટ થાય, પ્રભુના સંકેત, પ્રભુની રુચિ અરુચિ, પ્રસન્નતા અપ્રસન્નતા, આપણે ત્યાં મોટાઓ જે ભગવદીઓ છે સેવા કરે ત્યારે એવા શબ્દો એમના મુખથી આપણને સાંભળવા મળે કે જેમ કોઈ શૃંગાર કોઈએ ધરાવ્યા અને એ આપણા વડીલો એમ કે આજે ઠાકોરજી ખૂબ સુંદર દર્શન